سورة نمبر 10 سورة يونس. بسم الله الرحمن الرحيم. شروع کروچو موتا مهربان نے بہت دیارو اللہ نا نام تھی. الف لام را تلک آیات کتاب الحکیم. الف لام را آیتو حکمت والی کتاب نہیں چھے. લોકોને આ વાત વિચિત્ર લાગે છે, નોર્મલ ન હોય એવી લાગે છે કે અમોએ તેઓમાંથી એક મરદ તરફ વહી મોકલી એવા હુકમ સાથે કે તું લોકોને બીવરાવ ને તેઓમાંથી જેઓ ઈમાન લાવ્યા છે તેમને ખુશખબર સંભળાવ કે તેમના પાલનહાર પાસે તેમના માટે સાચું મહત્વ સાચી અહેમિયત છે, યાની કે તેમના માટે દગે નહીં એવો મક્કમ પાયો હશે. પણ નાસ્તિકો કહે છે કે બેશક આ તો ખુલ્લો જાદુગર છે. બેશક તમારો પાલનહાર એ જ અલ્લાહ છે જેણે આસમાનો તથા જમીનને 6 દિવસમાં પેદા કર્યા, પછી તે સિંહાસન ઉપર બિરાજમાન થયો, યાનિ કે તેના પર પોતાની હુકુમત કાયમ કરી. એ જ દરેક મામલાઓની વ્યવસ્થા કરે છે, નિઝામ કરે છે. તેના હુકમ સિવાય કોઈ ભલામણ કરનાર, શફાત કરનાર થઈ શકતો નથી. એ જ અલ્લાહ તમારો પાલનહાર છે, માટે તેની જ ઇબાદત કરો, તેની જ પૂજા કરો. છતાં શું તમે બોધ ને નસીહત શિખામણ હાસિલ કરતા નથી? તમો બધાનું પાછું ફરવું તેની જ તરફ છે. અલ્લાહનો વાયદો સાચો છે, બેશક તે જ પહેલા આલમને પેદા કરે છે, પછી એ અલ્લાહ જ તેને પાછો ફરી જીવતો કરે છે, કે જેથી જે લોકો ઈમાન લાવ્યા છે ને સારા કામો કરતા રહ્યા છે તેમને ન્યાયપૂર્વક ઇન્સાફની સાથે બદલો આપે, ને જેઓ ઈમાન નથી લાવ્યા તેમને તેમના ઈમાન ન લાવવાના કારણે તેમના માટે પરુનું પીણું અને દુઃખ આપતી સજા હશે, દુઃખ દેતો અઝાબ હશે. ذلك إلا بالحق تفصل الآيات. અલ્લાહ એ જ છે કે જેણે સૂરજને પ્રકાશવાળો બનાવ્યો અને ચાંદને ચમકતો કર્યો, તેજસ્વી કર્યો તથા તેની મંજિલો પાયરીઓ નક્કી કરી કે જેથી તમો વર્ષોની ગણતરી તથા હિસાબ સમજો. અલ્લાહે તે દરેક વસ્તુઓ પેદા નથી કરી પણ સાચા મકસદ માટે. સમજનારા લોકો માટે તે પોતાની આયતો સાફ કરીને બયાન કરે છે. એમાં શંકા નથી કે રાત્રિ તથા દિવસના એક પછી એક આવવામાં, અનુક્રમમાં, તરતીબમાં, આસમાનો તથા જમીનમાં અલ્લાહે જે કાંઈ પેદા કર્યું છે તેમાં પરહેજગારી કરનારા લોકો માટે, મુત્તકી લોકો માટે ઘણી નિશાનીઓ મોજૂદ ને હાજર છે. બેશક તે લોકો કે જેઓ અમારી મુલાકાતની આશા નથી રાખતા અને સંસારી જિંદગી પર, આ દુનિયાની જિંદગી પર રાજી થઈને તેના પર જ સંતોષ માની બેઠા છે અને જેઓ અમારી આયતોથી બેખબર ને ગાફિલ છે, એ જ તે લોકો છે કે જેમની કર્મોના કારણે, જેમના આમાલોના કારણે તેમનું ઠેકાણું જહન્નમ છે. બેશક જે લોકો ઈમાન લાવ્યા છે તથા સારા કામો કરે છે, નેક આમાલ કરે છે, તેમના ઈમાનના કારણે તેમનો પાલનહાર તેમને સાચો રસ્તો દેખાડે છે. તેમની નીચેથી નેમતો વાળી જન્નતોમાં નદીઓ વહેતી ફરતી હશે. તે જન્નતોમાં દાખલ થતા તેમની દુઆ આ હશે કે એ અલ્લાહ, તું પાક છે ને એકબીજાની મુલાકાત વખતે મુબારકબાદ આપવાનો શબ્દ સલામ યાની શાંતિ હશે. અને તેમની છેવટની દુઆ આ હશે કે દરેક રીતની, દરેક તરીકાની તારીફ ને વખાણ તમામ દુનિયાઓના પાલનહારને જ લાયક છે. અને અગર અલ્લાહ માણસો માટે સજા આપવામાં પણ એટલી જ ઉતાવળ કરે જેટલી કે તેઓ ભલાઈ મેળવવામાં ઉતાવળ કરે છે, તો તેમનો આખર સમય, તેમનો ખતમ થવાનો સમય ક્યારનો આવી ચુક્યો હોત. પણ અમે તો તે લોકોને કે જેઓ અમારી મુલાકાતની ઉમ્મીદ ને આશા નથી રાખતા તેમને તેમના આડોડાઈમાં, ઉદ્ધતાઈમાં જ આંધળાઓની જેમ ભટકતા છોડી દઈએ છીએ. ઇન્સાન لم يدعنا إلى ضر مسه كذلك زين للمسرفين ما كانوا يعملون. અને માણસ માત્ર પર જ્યારે કોઈ મુસીબત આવી પડે છે ત્યારે અમને પડખા ભેર અથવા બેઠા બેઠા કે ઉભા ઉભા પોકારવા લાગે છે. પછી જ્યારે અમે તેમની મુસીબત ટાળી દઈએ છીએ ત્યારે તે પાછી પોતાની પહેલાની ચાલ ચાલવા માંડે છે, પહેલા જેવા થઈ જાય છે. જાણે કે તેણે પોતાના પર પડેલી મુસીબત ટાળવા માટે અમારી પાસે દુઆને આજીજી કરી જ ન હોય. એવી જ રીતે અત્યાચાર કરનારાઓ માટે તેઓ જે કર્મ કર્યા કરે છે, જે અમાલ કર્યા કરે છે, તે શોભિતા બનાવી દેવામાં આવ્યા છે. ને ચોક્કસ જ અમોએ તમારી પહેલા ઘણીય પેઢીઓનો નાશ કરી નાખ્યો, જ્યારે કે તેમણે નાફરમાની કરી. જો કે તેમના રસૂલ તેમની પાસે ખુલ્લી દલીલો લઈને આવ્યા હતા, પણ તેઓ ઈમાન જ ન લાવ્યા. ગુનેગાર લોકોને અમે એવી જ રીતે બદલો આપ્યા કરીએ છીએ. પછી તેમના બાદ તમને તે જમીનના વારસ બનાવ્યા કે જેથી તમે કેવા કેવા કામો કરો છો તે અમે જોઈએ. અને જ્યારે તે લોકો સમક્ષ અમારી સાફ સાફ આયતો પડવામાં આવે છે ત્યારે જેઓ અમારી મુલાકાતની ઉમ્મીદ ને આશા નથી રાખતા, તેઓ કહે છે કે આના જેવું જ બીજું એક કુરાન લઈ આવ, યાની કે કુરાન બીજું એક બનાવી લાવો અથવા એને જ બદલી નાખ. હે રસૂલ, તું કહે કે મને અધિકાર કે હક નથી કે હું તેને મારા પોતાના તરફથી બદલી નાખું. હું સિર્ફ તેને જ ફોલો કરું છું, તેને જ પેરવી કરું છું કે જે મારી તરફ વહી કરવામાં આવે છે. અગર હું મારા પાલનહારની નાફરમાની કરું તો બેશક હું તે મહાન દિવસની સજાથી દીવું છું. અરે રસૂલ, તું કહે કે અગર અલ્લાહ ચાહતે તો હું તમને ન આયતો પડીને સંભળાવતે અને ન અલ્લાહ પણ તમને તેનાથી જાણકાર કરતે. તમે જાણો છો કે ચોક્કસ જ આ પહેલા મેં મારી જિંદગીનો મોટો ભાગ તમારામાં ગુજાર્યો છે, વિતાવ્યો છું. તેથી તમને મારી સત્યતાનો સચ્ચાઈનો અનુભવ ચોક્કસ જ થઈ ગયો છે, છતાં પણ તમે સમજતા નથી. અહંકાર માટે એ કરતા વધુ જુલમગાર કોણ હશે કે જે અલ્લાહ પર અસત્ય અને જૂઠું આ તહમતને આરોપ ચડાવે અથવા તેની આયતોને ઝૂઠલાવે. બેશક ગુનેગારો કામયાબી મેળવનારા નથી. તેઓ અલ્લાહને છોડી એવાઓને પૂજે છે, એવાઓની ઈબાદત કરે છે કે જેઓ તેમને ન કાંઈ નુકસાન પહોંચાડે છે તેમજ ન તેમને કાંઈ લાભ પહોંચાડી શકે છે, ને કહે છે કે આ અલ્લાહની પાસે અમારા ભલામણ કરનારા છે. હે રસૂલ, તું કહે કે શું તમે અલ્લાહને એવી વસ્તુઓથી જાણકાર કરવાની હિંમત કરો છો કે જેનું હોવું તે દુનિયાનો પેદા કરનાર ન આસમાનોમાં જાણે છે ન જમીનમાં, અને જે વસ્તુઓને આ લોકો તેના શરીકને ભાગીદાર ગણાવે છે તેમનાથી અલ્લાહની જાત પાક અને બલંદ છે. અને અગાઉ તો બધા લોકોનો એક જ પંથ હતો, એક જ ધર્મ હતો. મતભેદ તો તેમણે પાછળથી કર્યો, અને અગર તારા પાલનહાર તરફથી કયામત બાબતેનું વચન પહેલાથી નીકળી ચૂક્યું ન હોત તો જે જે બાબતમાં તેઓ મતભેદ કર્યા કરે છે તેમાં તેમની વચ્ચે ક્યારનો ફેંસલો થઈ ચૂક્યો હોત. ને તેઓ કહે છે કે તેના પાલનહાર તરફથી તેના પર કોઈ નિશાની કેમ નથી ઉતરી, યાની કે તેના પર અમારી ઈચ્છા મુજબની કોઈ નિશાની કેમ નથી ઉતરી. તો એ રસૂલ, તું કહે કે ગૈબનો માલિક તો અલ્લાહ જ છે, માટે તમે વાત જો. બેશક હું પણ તમારી સાથે વાત જોનારાઓમાંથી છું. અને જ્યારે અમે લોકોને તેમના પર મુસીબત અને આપત્તિ પડી ચૂક્યા બાદ અમારી રહેમતની મજાક ચખાડીએ છીએ ત્યારે તેઓ તરત જ અમારી આયતો વિરુદ્ધ ચાલબાજીઓ ચાલવા લાગે છે. હે રસૂલ, તું કહે કે ચાલબાજીઓ ચાલવામાં અલ્લાહ સૌથી વધુ ઝડપી છે. બેશક અમારા મોકલેલ મલાઇકા જે જે ચાલબાજીઓ તમે ચાલો છો તે બધી લખતા જાય છે. وفرحوا بها جاءتها ريح عاصف અલ્લાહ એ જ છે કે જે તમને સૂકા અને પાણીમાં લઈ ચાલે છે, ખુશકી તથા તરીમાં લઈ ચાલે છે, ત્યાં સુધી કે જ્યારે તમે વહાણોમાં અને હોડીમાં હો છો અને માફક હવા સાથે તે વહાણો તેઓ લોકોને લઈને ચાલે છે અને તેમ થતા તેઓ ખૂબ જ આનંદ અને મજા પામે છે, ત્યારે ઓચિંતું એક સખત વાવાઝોડું આવી તે હોડીને વહાણને ઝડપી લે છે અને દરેક દિશામાંથી તેમના ઉપર દરિયાના મોજા આવી પડે છે અને તે વખતે તેઓ એમ ધારી લે છે કે હવે તેઓ પૂરેપૂરી રીતે ઘેરાઈ ગયા છે. ત્યારે નિખાલસ મનથી, ખુલુસ વાળા મનથી અલ્લાહને તાબે થઈ તેની પાસે દુઆ માંગે છે કે જો તું અમને આ તોફાનથી બચાવી લેશે તો અમે ચોક્કસ જ તારા શુકર કરનારાઓ, તારા આભાર માનનારાઓ માંથી ના થઈ જઈશું. પછી જ્યારે અલ્લાહ તેમને બચાવી લે છે ત્યારે જો કે તેઓ જમીન ઉપર આવતા જ વગર કારણે ફસાદ કરવા લાગે છે. એ લોકો તમારા આ ફસાદનું નુકસાન તમારા પોતાના જ માટે છે, એ સિવાય બીજું કઈ નથી. આ સિરફ દુનિયાની જિંદગીની જાહોજલાલી વૈભવ છે. પછી તમારું પાછું ફરવું અમારી તરફ છે. પછી તમે જે કામો કર્યા કરતા હતા, આમાલો કરતા હતા, તે બધા અમે તમને જણાવી દઈશું. સિવાય તેના નથી કે દુનિયાની જિંદગીની મિસાલ તે પાણીના જેવી છે કે જે અમે આસમાન પરથી ઉતારીએ છીએ. પછી જમીનનો ઉગતો પાક કે જે માણસો તથા જાનવરો ખાય છે તે પાણી સાથે ભેળાઈ જાય છે, અહીં સુધી કે તે બે ના ભેળાઈ જવાથી જમીન પોતાનો શણગાર સજે છે, ધારણ કરે છે અને તે હરિયાળી લીલોતરીથી સુશોભિત થઈ જાય છે, શોભિતી બની જાય છે અને જમીનના લોકો એવું માની લે છે કે હવે તેઓએ તેના પર કાબુ મેળવી લીધો છે. ત્યારે રાત્રિએ અથવા દિવસે અમારો અઝાબનો હુકમ તેમને ઓચિંતો આવી પહોંચે છે. પછી અમે તે હર્યા ભર્યા પાકની એવી કાપણી કરી નાખીએ છીએ કે જાણે આગલે દિવસે તેની હસ્તી જ ન હતી. આવી રીતે અમે તે લોકો કે જેઓ ધ્યાન દઈને વિચાર કરે છે તેમને માટે આયતોને સાફ કરીને બયાન કરીએ છીએ. ને અલ્લાહ સલામતીના ઘર તરફ બોલાવે છે ને જેને ચાહે છે તેને પોતાના સીધા રસ્તા તરફ જવાની પ્રેરણા ઇન્સ્પિરેશન આપે છે. જે લોકોએ ભલાઈ કરી છે, સારપ કરી છે, તેમના માટે પણ ભલાઈ છે અને તેનાથી કાંઈ વધારે પણ. વળી તેમના ચહેરા પર આખરતમાં ન કાળાશ પથરાયેલી હશે, ન નીચે જોવાપણું, ન બેઇજ્જતી. તેઓ જન્નતવાસીઓ છે જેમાં તેઓ હંમેશના રહેનારા થશે. ને જે લોકોએ ખરાબ કામો કર્યા છે તો દરેક ખરાબ કામોનો બદલો તેવો જ છે અને તેથી વધારે આખરતમાં તેમના મોઢા ઉપર નીચે જોવાપણું, હીણપત છવાયેલી રહી જશે. અલ્લાહ તરફથી તેમને બચાવનાર કોઈ ન હશે ને એવું લાગશે કે જાણે તેમના ચહેરાઓ પર અંધારી રાતના કટકાઓ પથરાયેલા છે. તેઓ જહન્નમવાસીઓ છે જેમાં તેઓ હંમેશને માટે રહેનારા થશે. ને તે દિવસે કે જયારે અમે તે બધાઓને ભેગા કરીશું પછી જેઓ શિર્ક કર્યા કરતા હતા, અલ્લાહનો ભાગીદાર માનતા હતા, તેનો બરોબરીઓ બનાવતા હતા, તેમને કહેશું કે તમે તથા તમારા શરીકો જેને અલ્લાહનો ભાગીદાર બનાવો છો તે પોતપોતાની જગ્યાએ થોભો. પછી અમે તેમની વચ્ચે સંબંધ તોડી નાખીશું અને તેમના શરીકો કહી દેશે કે તમે અમારી ઇબાદત તો કરતા જ ન હતા. અને અમારી તમારી વચ્ચે સાક્ષી આપવાને અલ્લાહ બસ છે કે અમે તમારી ઇબાદત થી એકદમ બેખબર હતા, ગાફિલ હતા. તે વેળા દરેક આત્મા દરેક નફ્સ આ વાત અનુભવી લેશે કે તે દિવસ પહેલા તે શું શું કરી ચૂક્યો છે અને તેઓ બધા પોતાના સાચા માલિક અલ્લાહ તરફ ફેરવવામાં આવશે અને તેઓ જે આર ચડાવતા હતા આરોપ ને તોહમત મુકતા હતા તે તેમનાથી ગુમ થઈ જશે. રસૂલ તું કહે કે આસમાન ને જમીન માંથી તમને રોજી કોણ પહોંચાડે છે અથવા તમારા સાંભળવા કે જોવા ઉપર અધિકાર ને હક કોણ રાખે છે ને તે કોણ છે કે જે મરેલા માંથી જીવતા ને કાઢે છે ને જીવતા માંથી મરેલા કાઢે છે ને તે કોણ છે જે તમામ મામલાઓની વ્યવસ્થા ને ઇંતજામ કરે છે કે તેઓ તરત કહેશે કે સિર્ફ અલ્લાહ જ છે. માટે એ રસૂલ તું કહે કે આ છતાંય શું તમે ડરતા નથી? બસ એ જ અલ્લાહ તમારો સાચો પાલનહાર છે. તો સત્ય વાતનું ઇલ્મ થયા પછી તેને નહીં માનવું એ ભૂલ નહીં તો બીજું શું છે? છતાં ક્યાં પલટાઈ જાઓ છો? એવી રીતે તારા પાલનહાર નું તે વચન જે લોકોએ ના પરવાની કરી હતી તેમની વિરુદ્ધ સાબિત થઈ ગયું કે તેઓ હરગીજ ઈમાન લાવશે નહીં. હે રસૂલ તું કહે કે તમારા શરીકો માંથી કોઈ એવો પણ છે કે જે આવી ખિલકત ને આવી સૃષ્ટિ ને આવી કાયનાત ને નવેસર થી પેદા કરે પછી તેના નાબૂદ થયા પછી ફરી પાછી તેને પેદા પણ કરે? હે રસૂલ તું કહે કે સિર્ફ અલ્લાહ જ કાયનાત ને ખિલકત ને નવેસર થી પેદા કરે છે. વળી તેનું પુનરાવર્તન ફરીથી પાછું પેદા કરવું એકદમ નાબૂદ થઈ જવા પછી પણ પાછું એવું ને એવું પેદા કરવું પણ તે જ કરે છે. પછી તમે ક્યાં ફરી જાઓ છો? રસૂલ તું કહે કે તમારા શરીકો માંથી કોઈ એવો પણ છે કે જે સત્ય હક તરફ હિદાયત કરે? તું કહે કે અલ્લાહ જ હક તરફ સત્ય તરફ હિદાયત કરે છે. શું તે કે જે હક સુધી પહોંચાડી દે તે તેનો વધુ હકદારને અધિકાર રાખે છે કે તેની તાબેદારી કરવામાં આવે, અથવા તે કે જેને કોઈ બીજો રસ્તો દેખાડે નહીં ત્યાં સુધી તેને કોઈ રસ્તો ચડે નહીં? છતાં તમને શું થઈ ગયું છે? કેવો ન્યાય કરો છો? અને તેઓમાંથી ઘણા ખરા તો સિર્ફ અટકળ મુજબ કરનારા છે, અટકળને ફોલો કરનારા છે. અટકળ યાની અનુમાન, ધારણા. બેશક અટકળ સચ્ચાઈની સામે કાંઈ કામમાં આવતી નથી. બેશક જે પણ કાંઈ તેઓ કરે છે તે અલ્લાહ સારી રીતે જાણે છે. અને આ કુરાને મજીદ એવું નથી કે જે અલ્લાહ ના સિવાય બીજા કોઈના તરફથી જોડી કાઢી શકાય, બનાવી શકાય, બલકે તે તેની અગાઉની કિતાબોનું સમર્થન છે, ટેકો છે. અને એમાં કાંઈ શંકા નથી કે તેમાં બધી દુનિયાઓના પાલનહાર તરફથી લખેલા ધર્મ કાનૂનોનું વિસ્તારથી વિગતવાર દેતાયમાં બયાન છે. અથવા શું તેઓ એમ કહે છે કે પૈગંબરે કુરાન જોડી કાઢ્યું છે, બનાવી કાઢ્યું છે? હે રસૂલ, તું કહે કે જો તે મેં જોડી કાઢ્યું હોય તો તમે પણ તેના પ્રકરણો જેવું, તેના સુરા જેવું એક સુરો, એક પ્રકરણ જોડી લાવો. ને જો તમે સાચા છો તો અલ્લાહ ના સિવાય જેને જેને બોલાવી શકતા હો તેમને બોલાવી લાવો, યાની કે તમારો દાવો સાબિત કરવા માટે બોલાવી લાવો. બલકે તેઓ તે વાતને જુઠલાવી કાઢે છે કે જે વાતના ઇલમને તેઓ પહોંચી શક્યા નથી, અને જેનો ખરો અર્થ, સાચો મતલબ હજી તેમને પહોંચ્યો જ નથી. તેમની પહેલાના લોકોએ પણ એવી જ રીતે કિતાબો તથા પૈગંબરોને જુઠલાવ્યા હતા. પછી જો કે ઝુલમગારોનો નતીજો કેવો આવ્યો? અને તેઓમાંથી કેટલાક એવા પણ છે કે જે તે પર ઈમાન રાખે છે, ને તેઓમાંથી કેટલાક એવા છે કે જેઓ તેના પર ઈમાન રાખતા નથી. અને તારો પાલનહાર ફસાદ કરનારાઓથી સારી રીતે જાણકાર છે. ને અય રસૂલ, અગર તેઓ તને જુઠલાવે તો તું કહે કે મારા અમલ મારા માટે ને તમારા અમલ તમારા માટે, મારી કરણી મારા માટે ને તમારી કરણી તમારા માટે. જે કાંઈ હું કરું છું તેનાથી તમે અલગા છો, દૂર છો, અને તમે જે કાંઈ કરો છો તેનાથી હું અલગો છું, દૂર છું. ને તેઓ માંથી કેટલાક એવા પણ છે કે જેઓ તને ધ્યાન દઈ સાંભળે છે, પણ શું તું બહેરાઓને સંભળાવી શકે છે એવી હાલતમાં કે તેઓ સમજ રાખતા ન હોય? અને તેઓ માંથી કેટલાક એવા પણ છે કે જે તારી તરફ ટીકી ટીકીને જોવે છે, તો શું તું આંધળાઓને રસ્તો દેખાડી શકે છે એવી હાલતમાં કે તેઓ કાંઈ દિલની આંખો રાખતા જ ન હોય? બેશક અલ્લાહ લોકો ઉપર સહેજ પણ જુલ્મ કરતો નથી, પણ માણસો પંડે પોતાના જીવ ઉપર, પોતાના નફ્સ ઉપર જુલ્મ તોડે છે. અને જે દિવસે અલ્લાહ તેમને ભેગા કરશે ત્યારે એવું લાગશે કે જાણે તેઓ દુનિયામાં દિવસના એક કલાકથી વધુ રોકાયા જ ન હતા, થોભ્યા જ ન હતા. આપસમાં એકબીજાને પારખીને ઓળખી લેશે. જે લોકો અલ્લાહની હુજૂરમાં આવવાને ચૂઠવતા હતા તેઓ ચોક્કસ જ નુકસાન ઉઠાવનારા થશે, અને તેમને આ નુકસાનમાંથી બચવાનો રસ્તો પણ સૂઝશે નહીં. અને જે વસ્તુ આપવાનો અમે તેમને વાયદો કરીએ છીએ તેનો કોઈ ભાગ અમે તેને જો દેખાડી દઈએ અથવા તે પહેલા તારી ઉંમર પૂરી કરી દઈએ, તો પણ તેમનું પાછું ફરવું તો અમારી તરફ થશે. પછી જે કાંઈ તેઓ કરે છે તેની અલ્લાહ પંડે સાક્ષી આપનાર છે. અને દરેક ઉમ્મત, દરેક પ્રજા માટે એક એક રસૂલ થઈ ગયો છે. પછી જયારે કયામતના દિવસે તેમનો પૈગંબર પોતાની ઉમ્મત સાથે અમારી હુજૂરમાં હાજર થશે, ત્યારે તેમની વચ્ચે ન્યાયસર ફેંસલો, નિવેડો કરવામાં આવશે અને તેમના ઉપર મુદ્દલ જુલમ કરવામાં આવશે નહીં. ને તે લોકો કહે છે કે અગર તમે સાચા છો તો દેખાડો કે આ વાયદો ક્યારે પૂરો થઈને રહેશે. اے رسول تو کہے کہ ہوں مارا پوتانا ماتے نہ نقصان نو مالک چھو نہ لاکھ نو سوائے کے جے اللہ چاہے دریک امت ماتے دریک قوم ماتے ایک سمائے نکی چھے جارے تیمنو نکی کرے لو سمائے آوی لاغے چھے تیارے تیو نہ ایک پل پاچھل رہی شکے چھے ن آگل ودی شکے چھے. تو کہے کہ شوں تموئے آ وچاریو چھے کہ اگر تینو عذاب تمہارا پر راترے کے دیوسے اوچین تو آوی پڑے تو پچھی آ گنہگارو તે બે માંથી ના ક્યાં આઝાબ માટે ઉતાવળ કરે છે. શું જ્યારે તે આઝાબ અસ્તિત્વમાં આવી જશે, આઝાબ નજર સમક્ષ આવશે, ત્યારે જ તમે તેના પર ઈમાન લાવશો? પછી અમે કહીશું કે શું હવે તમે ઈમાન લાવો છો, જો કે તમે જ તેની ઉતાવળ કર્યા કરતા હતા. પછી તે વખતે જેઓએ જુલ્મ કર્યો હશે તેમને કહેવામાં આવશે કે હંમેશનો અઝાબ ચાખો, હંમેશની સજા ચાખો. આ જે સજા તમને કરવામાં આવે છે તે ફક્ત તમારી કમાણીનો જ બદલો છે ને. ને અય રસૂલ, તેઓ તને પૂછે છે કે શું આ વાત સાચી છે? તું કહે કે હા, અલબત્ત મારા પાલનહારની કસમ, તે બેશક સાચી જ છે. અને તમે અલ્લાહને હરગીઝ લાચાર બનાવી શકનાર નથી. અને અગર દરેક જુલમગાર શખ્સ જમીનમાં જે કાંઈ છે તે સર્વનો માલિક હોય અને તે સગળો જ પોતાના જીવના છુટકારાના બદલામાં તે આપી દે, તો પણ તે છૂટી શકશે નહીં. ને જે વખતે તેઓ અઝાબને જોશે, આખિરતની સજાને જોશે, ત્યારે પસ્તાવાને જાહેર કરશે ને તેમની વચ્ચે ન્યાયપૂર્વક ફેંસલો કરવામાં આવશે અને તેમના ઉપર જુલમ કરવામાં આવશે નહીં. ખબરદાર રહો, આસમાનો તથા જમીનમાં જે કહે છે તે બધું બેશક અલ્લાહનું છે. خبردار رہو بے شک اللہ نو وائدو ساچو چھے پاں تیو ماتی نا کہاں کھرا جانتا نتی ایج جیوتا کرے چھے અને એ જ મારે છે અને તેની જ હુજૂરમાં તેની સામે તમે પાછા ફેરવવામાં આવશો. એ લોકો, તમારી પાસે તમારા પાલનહાર તરફથી સાચે જ બોધ નસીહત ને સબક શીખ આવી ચૂકી છે અને દિલના રોગ માટેની શફા પણ, ને મોમીનો માટે સારી નસીહત તથા રહેમત આવી છે. તું કહે કે આ બધું અલ્લાહની મહેરબાની તથા તેની દયાને લીધે છે, માટે તેનાથી તેઓએ રાજી થવું જોઈએ. તેઓ જે કાંઈ ભેગું કરે છે તેનાથી તે મહેરબાની ને દયા ઘણા બહેતર છે. તું કહે કે જરા તો વિચાર કરો કે અલ્લાહે જે કાંઈ આજીવિકા જિંદગી ગુજારવા માટેની વસ્તુ તમારા માટે ઉતારી છે તેમાંથી કોઈ વસ્તુને તમે હરામ ઠરાવી છે ને કોઈને હલાલ. પૂછ કે શું અલ્લાહે તેમ કરવાની તમને રજા આપી છે અથવા તમે અલ્લાહ પર વગર કારણે આર અને તહમત મૂકો છો. અને જે લોકો અલ્લાહ પર જૂઠું આળ અને તોહમત મૂકે છે તેમનું ગુમાન કયામત વિશે શું છે? બેશક અલ્લાહ માણસો પર મહેરબાની કરનારો છે, પણ તેઓ માથીના ઘણા ખરા આભાર ને શુકર માનતા નથી. ને એ રસૂલ, તું ગમે તે હાલતમાં હોય ને કુરાન માંથી ગમે તે ભાગ પડતો હોય અને એ લોકો, તમે ગમે તે કામ કરતા હો તેને અમે હંમેશ જોતા જ રહીએ છીએ, જ્યારે કે તમે તેમાં લાગેલા રહ્યા હો છો, વ્યસ્ત હો છો. અને તમારા પાલનહારથી આસમાન તથા જમીનની એક તણખા સરખી વસ્તુ છુપી હોતી નથી, ને તે કરતા નાની યા મોટી કોઈ એવી વસ્તુ નથી કે જેનું બયાન રોશન કિતાબમાં કરેલું ન હોય. જાણી લો કે બેશક જે લોકો અલ્લાહના દોસ્તો છે તેમને ન તો કોઈ ડર રહેશે અને ન તો તેઓ ઉદાસ ને ગંભીર થશે. એટલે જેઓ ઈમાન લાવ્યા છે તથા પરહેજગારીથી વર્તા રહ્યા છે, યાની કે તકવા પર કાયમ રહ્યા છે. તેમના જ માટે આ દુનિયાની જિંદગીમાં ખુશખબર છે અને આખેરતમાં પણ, યાની કે આ લોકના જીવનમાં ખુશખબર છે ને પરલોકમાં પણ. અલ્લાહના બોલોમાં મુદ્દલ ફરક પડતો નથી, એ જ તો મહાન કામયાબી છે, જીત છે. ને એ રસૂલ, તેઓની વાતોથી તને દુઃખ પેદા થવા ન પામે, બેશક બધી ઇજ્જત અલ્લાહની છે, બધું કરી શકવા તાકતવર અલ્લાહ જ છે, તે જ મોટો સાંભળનાર ને જોનાર છે. જાણી લો કે આસમાનો તથા જમીનમાં જે કોઈ છે તે સર્વે, તે બધા બેશક અલ્લાહને તાબે છે, અલ્લાહને આધીન છે, ને જેઓ અલ્લાહના સિવાય બીજાઓને શરીકો તરીકે સંબોધે છે તેઓ સિર્ફ ગુમાનને જ અનુસરે છે, અટકળ તેમજ અનુમાનને જ ફોલો કરે છે, અને તેઓ સિર્ફ જૂઠું જ બોલે છે. અલ્લાહ એ જ છે જેણે તમારા માટે રાત્રિ બનાવી છે કે જેમાં તમે આરામ કરો, ને દિવસને પ્રકાશિત પ્રકાશ આપતો બનાવ્યો છે. બેશક જે લોકો સાંભળે છે તેમના માટે તેમાં નિશાનીઓ હાજર છે. તેઓ કહે છે કે અલ્લાહ ને દીકરો છે, પણ તેની સાથ એવી વાતોથી પાક છે, તે અપેક્ષા વગરનો છે. આસમાનો તથા જમીનમાં જે કાંઈ છે તે બધું એનું જ છે. શું તમારી પાસે આ દીકરા હોવાના વિશે કોઈ સાબિતી છે કે પછી અલ્લાહની વિરુદ્ધ તમે જે કાંઈ નથી જાણતા તે કહો છો? અય રસૂલ, તું કહે કે બેશક તે લોકો કે જેઓ અલ્લાહ પર જૂઠા આળ આરોપ ને ઇલ્ઝામ મૂકે છે તેઓ કદી પણ કામયાબી મેળવશે નહીં. આ સિર્ફ દુનિયાનો ટૂંક સમય લાભ છે, પછી તેમનું પાછા ફરવું અમારી તરફ થશે. પછી જે વાતોનો તેઓ ઇનકાર કરતા હતા, જેને જુઠલાવતા હતા, તે કારણે અમે તેમને સખત અઝાબ ચખાડીશું, સજા કરીશું. ને એ રસૂલ, તેઓને નૂહનો અહેવાલ વાંચી સંભળાવ, જ્યારે કે તેણે પોતાની કૌમને કહ્યું કે એ મારી કૌમ, અગર મારું રહેવું અને મારું અલ્લાહની આયતોનું વાંચી સંભળાવવું તમને ભારે લાગતું હોય તો મારો ભરોસો તો અલ્લાહ પર છે. માટે તમે અને તમારા નક્કી કરેલા શરીકો, તમારા બનાવેલા ભાગીદારો, તમારો મામલો એવો ચોક્કસ કરી લો કે પછી તમારા મામલામાં તમને મુદ્દલ શંકા રહેવા પામે નહીં. પછી મારી વિરુદ્ધ જે કઈ કરવું હોય તે કરી છૂટો ને મને મુદ્દલ તક આપો નહીં. પછી પણ જો તમે મોઢું ફેરવી લો તો મેં તો તમારી પાસે કઈ મહેનતાણું, મજૂરી કે બદલો માંગ્યો નથી. મારું મહેનતાણું, મારો બદલો, મારું વળતર તો અલ્લાહના માથે જ છે, ને મને એવો હુકમ આપવામાં આવ્યો છે કે હું મુસ્લિમોમાંથી નો થઈ જાઉ, યાની કે અલ્લાહના હુકમને તાબે રહેનારાઓમાંથી નો થઈ જાઉ. તે છતાં તેમણે તેને જુઠલાવ્યો, જેથી અમોએ તેને તથા તેની સાથે જેઓ વહાણમાં હતા, સૃષ્ટિમાં હતા, તેમને છુટકારો આપ્યો અને તેમને જમીનના વારસ બનાવ્યા. અને જેઓએ અમારી આયતો જુઠલાવી હતી તેઓને અમોએ ડૂબાડી દીધા. પછી જો કે જે લોકોને ડરાવવામાં આવ્યા હતા તેમનો નતીજો કેવો આવ્યો, તેમનું પરિણામ કેવું આવ્યું? وما كانوا ليؤمنوا بما كذبوا به من قبل كذلك نطبع على قلوب المعتدين. نو پچھی امو اے بیجا رسولوں نے تیمنی پوتانی قومو طرف موکلیا پچھی تیو کھلی دلیلو لینے تیمنی پاسے آویا تو پن تی لوکو ایمان لاویا نہیں کارن کہ تیو پہلا تیج تیواتو نے جھوٹلاوی چکیا ہتا حد تھی ودی جناراونا دلو پر امے ایویج ریتے مہور انے دبو ماری دئیے چھیے. પછી તેમના બાદ અમોએ મૂસા તથા હારૂનને ફિરઔન તથા તેના સરદારો તરફ અમારી નિશાનીઓ આપી મોકલ્યા, પણ તેઓએ અભિમાન કર્યો, ઘમન કર્યો ને તેઓ ગુનેગાર લોકો હતા. પછી અમારા તરફથી તેમની પાસે જ્યારે સત્ય આવ્યું, હક આવ્યું, ત્યારે કહેવા લાગ્યા કે બેશક આ તો ખુલ્લો જાદુ છે. મૂસાએ કહ્યું, શું તમે સચ્ચાઈ અને હક બાબતે કે જ્યારે તે તમારી પાસે આવી ચૂક્યું છે ત્યારે આ કહો છો, શું એ જાદુ છે? ને જાદુગરો કદી પણ કામયાબી મેળવતા નથી. તેમણે જવાબ આપ્યો કે શું તું એ માટે અમારી પાસે આવ્યો છે કે અમોએ અમારા બાપ દાદાઓને જે રસ્તા ઉપર જોયા છે તેનાથી તું અમને ખસેડી મૂકે અને તમારા બેયનું વડીલપણું સૌથી બલંદીપણું આ જમીન ઉપર કાયમ થઈ જાય અને અમે તો તમારા ઉપર ઈમાન લાવનાર નથી. ને ફિરઔને પોતાના દરબારીઓને કહ્યું કે મારી પાસે દરેક હોશિયાર જાદુગરો લઈ આવો. પછી જ્યારે બધા જાદુગરો આવી ગયા ત્યારે મૂસાએ તેમને કહ્યું કે તમારે જે કઈ જાદુના દાવ નાખવા હોય તે નાખો. આથી જ્યારે તેઓ જાદુના દાવ નાખી ચૂક્યા ત્યારે મૂસાએ કહ્યું, જે કઈ તમોએ કર્યું છે તે સિર્ફ જાદુ છે, બેશક અલ્લાહ તે બધાને ટૂંક સમયમાં જ નાબૂદ કરી દેશે, બેશક અલ્લાહ ફિતનાખોરોના કોઈ પણ કામને સુધરવા દેતો નથી. અને અલ્લાહ પોતાના બોલો થકી પોતાના કલામ થકી સત્ય ને સત્ય કરી દેખાડે છે, સાચા ને સાચું કરી દેખાડે છે. પછી ભલે ને ગુનેગારોને ખોટું કેમ ન લાગે. છતાં ફિરૌન તથા તેના સરદારોના ડરથી કે ક્યાંય તે ફિરૌન તેમના ઉપર કોઈ મુસીબત લાવી ન મૂકે, ફિરૌનની કૌમમાંથી મૂસા ઉપર સિર્ફ એક જ કુટુંબ ઈમાન લઈ આવ્યું અને બેશક ફિરૌન તે દેશમાં હાવી જ હતો, સૌથી વધારે તાકાતવર હતો. અને વળી બેશક તે સખ્તાઈ કરવામાં હદ બહાર જનારાઓ માંથી નો હતો. ને મૂસાએ કહ્યું, એ મારી કોમ, અગર તમે અલ્લાહ પર ઈમાન લાવ્યા છો તો તેના પર વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો. અગર તમે મુસ્લિમ હો તો તેઓએ કહ્યું કે અમોએ અલ્લાહ પર ભરોસો કર્યો છે ને દુઆ કરી છે કે એ અમારા પાલનહાર, અમને આ ઝુલમગાર લોકો માટે ઇમ્તિહાન નું સાધન ન બનાવ. અને અમને નાસ્તિકો ના ઝુલમો થી તારી દયા થકી છુટકારો ને નજાત આપ. ને અમોએ મૂસા તથા તેના ભાઈ તરફ વહી મોકલી કે તમે બે તમારી કોમના રહેવા માટે મિશ્રમાં થોડાક મકાનો બાંધો અને તમારા મકાનોને જ નમાજની જગ્યા બનાવો અને તેમાં નમાજ પડતા રહો અને મોમિનોને ખુશખબર આપ. ને મૂસાએ વિનંતી કરી કે એ અમારા પાલનહાર, બેશક તે ફિરૌન તથા તેના દરબારીઓને દુનિયાની જિંદગીમાં શણગારનો તથા દોલતનો ઘણો સામાન આપ્યો છે, એ અમારા પાલનહાર, એ માટે કે તેઓ બીજાઓને તારા રસ્તાથી રખડાવે, એ મારા પાલનહાર, તેમના માલનો નાશ કરી નાખ અને તેમના દિલ, તેમના હૃદય કઠણ કરી દે, કેમ કે તેઓ જ્યાં સુધી દુઃખ આપતી સજા જોશે નહીં ત્યાં સુધી ઈમાન લાવશે નહીં. અલ્લાહે કહ્યું કે તમારા બેની દુઆ કબૂલ કરવામાં આવે છે, માટે તમે બે મક્કમ રહો, અડગ રહો અને કદી પણ ન જાણનારાઓ ને જાહેલોના રસ્તે ચાલશો નહીં. અને અમોએ બની ઇસરાયલને દરિયા પાર ઉતારી દીધા. પછી ફિરઔન તથા તેના લશ્કરોએ તેમના પર અત્યાચાર અને જુલમ કરવાના મકસદથી તેમની પાછળ લાગ્યા, તેમની પૂંછ પકડી. અહીં સુધી કે જ્યારે ફિરઔન ડૂબવા લાગ્યો ત્યારે બોલી ઉઠ્યો કે હું ઈમાન લાવ્યો કે કોઈ માબૂદ નથી, કોઈ ઈબાદતને લાયક નથી સિવાય તેના કે જેના પર બની ઇસરાયલ ઈમાન લાવ્યા છે અને હું મુસ્લિમો માંથી નો છું. ત્યારે તેને કહેવામાં આવ્યું કે શું હવે ઈમાન લાવે છે, જો કે તે પહેલા નાફરમાની કર્યા જ કરી હતી ને તું ફસાદ કરનારાઓ માંથી નો છે. પણ તને આજના દિવસે સિરફ તારા શરીરને છુટકારો આપી કિનારા પર ફેંકી દઈશું કે જેથી તું તારી પાછળ આવનારાઓના માટે નિશાની રહે, સબક માટે, તેઓની શિખામણ માટે તું નિશાની રહે. ને બેશક લોકોમાંથીના ઘણા ખરા અમારી નિશાનીઓથી ગાફિલ છે, બેખબર છે. અને ચોક્કસ જ અમે બની ઇસરાયલને ઘણી સારી જગ્યાએ લઈ જઈને વસાવ્યા અને સાફ અને સ્વચ્છ વસ્તુઓની તેમને રોજી આપી. પછી જ્યાં સુધી તેમની પાસે ઇલ્મ આવ્યું નહીં ત્યાં સુધી તેમણે કોઈ વાતના મતભેદ કર્યો નહીં. બેશક તારો પાલનહાર કયામતના દિવસે તેમની વચ્ચે તે બધી વાતોનો ફેંસલો કરી દેશે કે જેમાં તેઓ મતભેદ કર્યા કરતા હતા. પછી અમોએ તારી તરફ જે કઈ ઉતાર્યું છે તેમાં જો તને શંકા હોય તો તે લોકો કે જેઓ તારી પહેલા કિતાબ પડતા હતા તેમને પૂછી જો. ચોક્કસ જ તારા પાલનહાર તરફથી તારી પાસે સત્ય હક આવી ચુક્યું છે, માટે તું શંકા કરનારાઓ માંથી નો હરગીઝ થજે નહીં. અને તું તેઓ માંથી નો થજે નહીં કે જેઓ અલ્લાહની આયતોને જુટલાવે છે, નહીં તો તું પણ નુકસાન ઉઠાવનારાઓમાંથી નો થઈ જઈશ. બેશક તે લોકો કે જેમના પર તારા પાલનહારનો બોલ, તારા પાલનહારના કલામ સાબિત થઈ ગયા છે, યાની કે તેઓ નાસ્તિકપણાની મોતે મરશે એ બોલ સાબિત થઈ ગયા છે, તેઓ હરગીજ ઈમાન લાવશે નહીં. અહીં સુધી કે તેઓ દુઃખ આપતા અઝાબને, દુઃખ દેતી સજાને નજરો નજર નિહાળે, પોતાની નજરોથી જોવે, પછી ભલે ને તેમની પાસે દરેક નિશાની આવી કેમ ન જાય. મતલબ કે કોઈ વસ્તી એવી નથી થઈ ગઈ કે તે સજા જોઈને ઈમાન લાવી હોય અને તેના ઈમાને તેને કઈ લાભ આપ્યો હોય, સિવાય યુનુસની કોમ. જે વખતે તેઓ ઈમાન લાવ્યા ત્યારે અમોએ દુનિયાની જિંદગીમાં ફજેતીનો અઝાબ તેમના પરથી ટાળી દીધો અને એક મુદ્દત સુધી તેમને જાહો જલાલીમાં રાખ્યા. અને અગર જો તારો પાલનહાર ચાહતે તો જમીનમાં જેટલા પણ છે તે બધા જ ઈમાન લઈ આવતે, છતાં શું તું લોકોને ફરજ પાડ્યા કરશે અહીં સુધી કે તેઓ ઈમાન લાવે? અને કોઈ પણ વ્યક્તિના અધિકાર કે હકમાં નથી કે અલ્લાહના હુકમ વગર ઈમાન લાવે, અને અલ્લાહ નાપાકી એ જ લોકો પર નાખી દે છે કે જે અક્કલનો ઉપયોગ કરતા નથી. એ રસૂલ, તું કહે કે જે કઈ આસમાનો તથા જમીનમાં છે તેમાં ધ્યાનથી જુઓ. જે લોકો ઈમાન લાવતા નથી તેમને ન આ નિશાનીઓ કઈ ઉપયોગી થઈ પડે છે અને ન ડરાવનારા. માટે શું તેમની પહેલા જે થઈ ગયા છે તેમના ઉપર જે મુસીબતના દિવસ આવી ગયા હતા તેવા જ દિવસોની તેઓ પણ વાટ જોવે છે? હે રસૂલ, તું કહે કે ભલે તમે વાટ જોવો, હું પણ ચોક્કસ જ તમારી સાથે વાટ જોનારાઓમાંથી છું. પછી અમે અમારા રસૂલોને તથા તે લોકોને કે જે ઈમાન લાવ્યા છે બચાવી લઈએ છીએ. એવી જ રીતે અમારા ઉપર ફરજ છે કે અમે મોમિનોને બચાવી લઈએ. તું કહે કે એ લોકો, અગર તમે મારા ધર્મ ના બાબતે શંકાશીલ હો તો જાણી લો કે હું તો તેમની ઈબાદત નથી કરતો કે જેમની અલ્લાહ ને છોડી તમે ઈબાદત કરો છો, પણ હું તો તે અલ્લાહ ની ઈબાદત કરું છું કે જે તમને મોત આપશે. અને મને હુકમ આપવામાં આવ્યો છે કે હું મોમિનો માંથી થઈ જાઉં. અને વળી આ હુકમ પણ આપવામાં આવ્યો છે કે તું તારો ચહેરો નિખાલસ મને ખુલુસતાની સાથે એક જ અલ્લાહનો માનનારો બનીને તે ધર્મ ઇસ્લામ તરફ વાળી રાખ. અને આ કે તું હરગિજ મુશ્રિકો માંથીનો થજે નહીં. ને અલ્લાહ ના સિવાય કોઈ એવી વસ્તુ ને પોકારજે નહીં કે જે તને ન લાભ પહોંચાડી શકે ન નુકસાન. છતાં પણ જો તે તેવું કર્યું તો તે હાલતમાં બેશક તું પણ ઝાલિમો માંથીનો થઈ જઈશ. અને અગર અલ્લાહ તને કઈ નુકસાન પહોંચાડે તો તેને દૂર કરનારો તેના સિવાય બીજો કોઈ નથી. અને જો તે તારા માટે કોઈ ભલાઈ નો ઈરાદો કરે, કોઈ સારપ નો ઈરાદો કરે, તો તેની મહેરબાની ને પાછી ફેરવનાર પણ કોઈ નથી. તે પોતાના બંદાઓ માંથી જેને ચાહે છે તેને તે મહેરબાની પહોંચાડી દે છે. અને તે મહા બક્ષિશ કરનાર ને દયાળુ છે. એ રસૂલ, તું કહે કે એ લોકો, ચોક્કસ જ તમારા રબ તરફથી તમારી પાસે સત્ય હક આવી ચુક્યું છે. માટે જે શખ્સ હિદાયત હાંસિલ કરશે તો તે પોતાના લાભ માટે જ હિદાયત હાંસિલ કરશે. અને જે ગુમરાહી હાંસિલ કરશે, જે ભટકેલો રહેશે, તો તે પોતાના જ નુકસાન માટે હાંસિલ કરશે. અને હું કાંઈ તમારો રખેવાળ નથી. અને જે વહી તારા તરફ મોકલવામાં આવે છે તે મુજબ જ ચાલ. ને જ્યાં સુધી અલ્લાહ ફેસલો ન કરે ત્યાં સુધી સબર કર, ધીરજ ધર, અને તે સૌથી ઉત્તમ ફેસલો કરનાર છે.